ગુરુ મહિમાનો ગરવો ગુલાલ. તારીખ 4/3 બપોરે આવેલા મુમુક્ષુ શ્રી એચ કે સત્યદેવ સાથે તેઓનો પૌત્ર પણ હતો. આ બાળબટુને વિધિસર યજ્ઞોપવિત ધારણ કરાવી સ્વામીશ્રીએ સદાચારની પ્રાસંગિક શીખ આપી ત્યારે તેના દાદા બોલ્યા, બાપા, મેં પણ યોગીજી મહારાજનો ધબ્બો લીધો છે. એ ધબ્બો યાદ રાખજો, અક્ષરધામમાં લઈ જશે. સ્વામીશ્રીના મુખેથી સરી પડેલો આ ગુરુ મહિમા કોઈ આવી દર્શન કરશે રે તે તો અપાર સંસાર તરશે રેનો મર્મ સમજાવી ગયો. મુલાકાતોના આ ક્રમમાં તારીખ 6/3 બપોરે આવેલા શ્રી એ કે સક્સેના અમદાવાદ જિલ્લા ટેલિકોમ વિભાગના જનરલ મેનેજર હતા. સંતોએ તેઓનો પરિચય આપતા જ સ્વામીશ્રી બોલ્યા, સાહેબને આપણે મળ્યા છીએ. આ સાંભળી અમૃત વદનદાસ સ્વામીએ કહ્યું, બાપા, આ સાહેબ તો પહેલી જ વાર આપના દર્શને આવે છે. ના, આપણે ટેલિફોનવાળા સાહેબને, એ તો સ્વામી એસકે ગુપ્તા સાહેબને મળ્યા હતા. ગુપ્તા નહીં, સક્સેના હતા. સ્વામીશ્રીની આ સતેજ સ્મૃતિથી ચકિત થતા સામે ઉભેલા અમલદારે જ ફોડ પાડ્યો કે મેં 3 સાલ પહેલે આપકે દર્શન કરને આયા થા. આ ખુલાસો સાંભળી સ્થિર થઈ ગયેલા સંતો સમક્ષ આ અધિકારીએ અહોભાવ પ્રગટ કર્યો કે મેં 3 સાલ પહેલે કુછ હી ક્ષણ સ્વામીજી સે મિલા થા, ફિર ભી સ્વામીજી કો વહ મુલાકાત ઓર મેરા નામ ભી યાદ હૈ. મેરે બાદ તો વે હજારો લોગો કો મિલ ચુકે હોંગે. હા, વીતેલા 1095 દિવસોમાં સ્વામીશ્રી રોજના સરેરાશ 150 લેખે 1,64,250 વ્યક્તિઓને મળ્યા હશે. છતાં ક્ષણભરના મુલાકાતીઓને પણ નામ સાથે યાદ રાખતા તેઓ સૌને તુજ સમ નહીં બીજો કોઈ જેવા જણાયા. મોટામાં મોટું પારિતોષિક. તારીખ 8/3 સવારે અમદાવાદ સ્થિત સાબરમતી વિસ્તારના મંદિરની મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધિ કરી સ્વામીશ્રી તારીખ 11/3 સવારે તાજપુર પધાર્યા. અત્રે પણ નૂતન મંદિરનું ખાતમુહૂર્ત કરી સારંગપુર પરત પધારેલા તેઓ તારીખ 12/3 સવારે અહીંથી વિદાય લેવા તૈયાર થયા ત્યારે તાજપુરના હરિભક્ત શ્રી પુરુષોત્તમ દાસે વિનંતી કરી કે બાપા, વહેલા વહેલા આવજો, ગયા છીએ જ ક્યાં. આ ઉદ્ગાર દ્વારા પોતાનું અખંડ પ્રાગટ્ય અને સર્વવ્યાપકપણું સમજાવી નીકળેલા સ્વામીશ્રી દંદુકા તથા રંગપુરને પાવન કરતા લીંબડી પહોંચ્યા. અહીં તેઓના વરદ હસ્તે આજની સાંજે રાષ્ટ્રીય રાજમાર્ગને અડીને સંપાદિત થયેલી 12,000 ચોરસવાર જમીન પર નૂતન મંદિરનો શિલાન્યાસ થયો. તે દ્વારા ઝાલાવાડની ધરતી પર વધુ એક શિખરબદ્ધ મંદિરનું મંડાણ કરી ગોંડલ પધારેલા સ્વામીશ્રી તારીખ 14/3 સવારે પાછરા ગામે પહોંચ્યા. અત્રે નવનિર્મિત મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પ્રતિષ્ઠિત કરી ગોંડળ પરત ફરેલા તેઓના સાનિધ્યમાં આજની સાંજે યુવા કિશોર મંડળે ધામધૂમથી વાર્ષિક દિન ઉજવ્યો. આ કાર્યક્રમના અંતે પ્રવક્તા કિશોરે અભિલાષા વ્યક્ત કરી કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે 21મી સદીના બધા જ પારિતોષિક સ્વામી બાપાને મળે. આ વિધાનને જ આશીર્વાદનો આરંભ બિંદુ બનાવતા સ્વામીશ્રીએ કહ્યું, આપણે ભગવાનને સંત ઓળખાણા એ મોટું પારિતોષિક. અનંત કોટી બ્રહ્માંડમાં એવું પારિતોષિક નથી. એમનો મહિમા દ્રઢ કરીએ, પ્રવર્તાવીએ એ મોટામાં મોટું પારિતોષિક. એમનો રાજીપો મળે એથી મોટું કોઈ પારિતોષિક નથી. જેણે રે સંસાર કૂચો કરી નાખ્યોની રીતથી વિચરતા સ્વામીશ્રી દુન્યવી ઇનામો કે ઇલકાબોથી તદ્દન નિસ્પૃહ હતા. પતિત પાવન બિરુદ તારું. તારીખ 16/3 સવારે અક્ષરદેરીમાં જવા સભા મંડપના પગથિયા ઉતરી રહેલા સ્વામીશ્રીને પગે લાગવા આગળ ધસી આવતા એક હરિભક્તને જ્યારે કાર્યકરે અટકાવ્યા ત્યારે દાદરા ઉતરતા ઉતરતા જ સ્વામીશ્રી ઊંચા સાદે બોલ્યા, આવવા દો આંતર્યા કેમ, દીકરો આપ્યો છે. આ લાગણી સાથે એ સત્સંગીની સમીપે જઈ પહોંચેલા સ્વામીશ્રી તે ભક્તના મસ્તકે હાથ મૂકતા બોલ્યા, ભંડેરી, તેઓનો આ પ્રેમ ભાવ પેલા હરિભક્ત સહિત સૌને ગદગદ કરી ગયો. આવા જ ભાવસભર વાતાવરણમાં તારીખ 18/3 રોજ ગોંડલથી વિદાય લઈ સ્વામીશ્રી રાજકોટ, ભાદરા અને જામનગરને પાવન કરતા તારીખ 22/3 સવારે ભુજ પધાર્યા. અત્રે આજની સાંજે જ્યુબિલી ગ્રાઉન્ડમાં યોજાયેલી જાહેર સભામાં નગરપાલિકાએ સરાફ બજારના મુખ્ય માર્ગ તરીકે અંકાયેલા પોલીસ ચાવડીથી ઘાટિયા ફળિયા સુધીના રસ્તાને પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ તરીકે ઘોષિત કર્યો. નગરની આ ધન્યતાને સૌએ હર્ષનાદથી વધાવી લીધી. આવો જ ઉલ્લાસ સ્વામીશ્રી તારીખ 24/3 રોજ ખાવડા પધાર્યા ત્યારે ભારતના આ સીમાંત પ્રદેશમાં પણ વ્યાપી વળ્યો. અહીં દરિયાલાલ મંદિરના પ્રાંગણમાં યોજાયેલા ભાગવત પારાયણમાં સ્વામીશ્રી બિરાજ્યા ત્યારે યજમાનશ્રી જાદવજી ભાઈએ ભાવોર્મી વ્યક્ત કરી કે હું બીડી વાળનારો, મારા બાપા પણ બીડી વાળતા, હું દારૂ પીઉં, માંસ ખાઉં, જુગાર રમતો, બધા લક્ષણે પૂરો હતો, પણ સત્સંગી શ્રી પિતાંબરભાઈ ચેવડાવાલા મને પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ ગયા. સ્વામીએ મને પૂછ્યું, શું વ્યસન છે? મેં કહ્યું, બધા જ વ્યસન છે. બાપા મને પૂછે, શું મૂકશો? મેં કહ્યું, કાંઈ નહીં મૂકું. પણ સ્વામીએ મને પ્રેમથી સમજાવ્યો અને વ્યસન મુક્ત કર્યો. મારે રહેવા મકાન નહોતું, ઘર ભાડે, દુકાન ભાડે. સ્વામીજીના પ્રતાપે વ્યસન મુક્ત થતા સત્સંગી બનતા અમારા ચારેય ભાઈઓના ઘર અને દુકાન થયા છે. અમે ચારેય ભાઈઓ સંપીને રહીએ છીએ. આ ચોકમાં જ અમે દર રવિવારે સભા કરીએ છીએ. તેમાં 400 ભાવિકો લાભ લે છે. જાદવજીભાઈનું આ બયાન સ્વામીશ્રીના પ્રૌઢ પ્રતાપની છડી પોકારી રહ્યું. એ તો પ્રભુપદ માહી આસક્ત. ખાવડાથી વિદાય થયેલા સ્વામીશ્રી તારીખ 25/3 સવારે વાંઢાઈને ધન્ય કર્યું ત્યારે અહીં આવેલા ઉમિયા માતા મંદિરના સુવર્ણ જયંતિ પ્રસંગે વ્યવસ્થાપકોએ તેઓનું ઉષ્માસભર સ્વાગત કર્યું. તે સ્વીકારી અત્રે આયોજિત પ્રાસંગિક સભામાં હજારોની મેદનીને આશીર્વાદ આપતા સ્વામીશ્રી ઉમિયા માતા અને રામચંદ્રજીના મંદિરોમાં દર્શન કરી વિદાય થયા. આ સમયે ભુજ જતા તેઓએ માર્ગમાં આવતા માનકુવા અને મિર્જાપુરને લાભ આપ્યો. લાભની આ પરંપરા જાળવી રાખતા સ્વામીશ્રીએ આજની રાત્રે ભુજમાં શ્રીજી મહારાજનો પ્રાકટ્યોત્સવ ઉમંગભેર ઉજવ્યો. તેમાં સ્થાનિક સત્સંગીઓએ ઠાકોરજીની રજત તુલાઓ કરી પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો. આમ ઉત્સવની ઉજવણીથી ભુજને ભવ્યતા આપી સ્વામીશ્રી તારીખ 26/3 રોજ માધાપુર થઈને અંજાર પધાર્યા. અત્રે રઘુનાથરાય મંદિરના હોલમાં ધર્મપ્રેમી જનોને લાભ આપતા તેઓ સાંજે ગાંધીધામ જઈ પહોંચ્યા. અહીં તારીખ 27/3 સવારે થર પારકર લોહાણા 24 સમાજના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી ડૉક્ટર વિનોદભાઈ રૈયાણીના દવાખાને પગલા કરવા પધાર્યા. પરંતુ આ સંકુલમાં પ્રવેશતા પૂર્વે તેઓએ ઠાકોરજીને યાદ કર્યા ત્યારે ગાડીમાંથી ઉતરી ગયેલા પૂજારી સંત ઠાકોરજી લઈ સીધા ઉપલા માળે રખાયેલા ઉતારે પહોંચી ગયા હતા. તેઓ સમાચાર મળતા ઠાકોરજી સાથે નીચે આવ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા, ઠાકોરજી લઈને ભાગી ન જવું. તમે ઠાકોરજી લઈને ભાગી જાઓ તો અમે દુઃખી થઈ જઈએ. તમે અમારી સાથે ઠાકોરજી રાખો તો અમારું ચાલે. ઠાકોરજીનો વિયોગ સ્વામીશ્રી માટે દુઃખનો વિષય બની રહેતો. આવા ભક્તિપરાયણ તેઓ આજે ભોજન માટે બિરાજ્યા ત્યારે સામે વંચાતા સામયિક પ્રકાશમાં વાત આવી. શ્રીહરિ રંગની પિચકારી છોડતા તે ત્રણ ત્રણ માળ ઊંચે ઉડતી. આ સાંભળી સ્વામીશ્રીએ આંખ અને હાથની મુદ્રા વડે અહોભાવ વ્યક્ત કર્યો. તે જોઈ કોક બોલ્યું, પિચકારી પાવરફુલ હશે કે ના? ભગવાન પાવરફુલ, ભગવાનની અલૌકિક લીલા, સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓને મન સાધનની નહીં પણ ભગવાનની જ મહત્તા. પાછળ રહેવું એમાં મજા છે. તારીખ 27/3 સાંજે લાયન્સ ક્લબના મેદાનમાં ગાંધીધામના નાગરિકોનું જાહેર સન્માન સ્વીકારી સ્વામીશ્રીએ તારીખ 28/3 સવારે શહેરના વણકરવાસમાં સત્સંગ લાભ આપ્યો. ત્યારબાદ તેઓ તારીખ 29/3 બપોરે વિદ્યાનગર આવી પહોંચ્યા. અત્રે આજની સાંજે તેઓના કરકમળો દ્વારા છાત્રાલયમાં કાર્યરત પ્રમુખ સ્વામી કમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટના નેજા નીચે PGDCA પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનના અભ્યાસક્રમની શાખા ખુલી. યુનિવર્સિટી દ્વારા માન્ય આ વિદ્યારંભના સંકુલનું ઉદ્ઘાટન કરી સ્વામીશ્રી અને રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારી સભાસ્થળે આવ્યા. અહીં મંચના પગથિયા ચડતા સ્વામીશ્રીએ અચાનક એક સેવકનો હાથ છોડી દેતા તેઓને કહ્યું, ગવર્નરને હાથનો ટેકો આપો. આટલું કહી સ્વામીશ્રીએ પાછળ આવી રહેલા 78 વર્ષીય રાજ્યપાલને પગથિયા ચડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પોતાના સેવકને મોકલી આપ્યા. સેવા અને સહાનુભૂતિની આ ભાવના સાથે સભામાં પધારેલા તેઓએ દીપ પ્રાગટ્ય બાદ ધર્મ અને વિજ્ઞાનના સમન્વયની ઉન્નતિ સાધવા પ્રેરક વાતો કરી. માનનીય રાજ્યપાલે પણ આજે સાંપડેલા સ્વામીશ્રીના દર્શન યોગને પોતાનું સૌભાગ્ય જણાવી આનંદ વ્યક્ત કર્યો. આ આનંદનો આસ્વાદ તારીખ 30/3 સાંજે ડભાસીને આપતા બોચાસણ પધારેલા સ્વામીશ્રીએ અત્રે તારીખ 31/3 સવારે ચૈત્રી પૂનમનો સમયો ઉજવ્યો. ત્યારબાદ તેઓ બપોરે 1:50 વાગે આરામમાં જવા માટે જે રીતે પલંગ પર પોઢ્યા તે જોઈ એક સંતે કહ્યું, બાપા, આ પલંગની પાછળની ધારને માથું અડી જાય એ રીતે કેમ સૂતા? જરા આગળ સૂવું તું ને, આગળ જગ્યા ઘણી છે. આ સાંભળી સરળ સ્વામીશ્રી તરત બેઠા થયા અને થોડા આગળ ખસીને પાછા પોઢ્યા. પણ સૂતા સૂતા તેઓ બોલ્યા, પાછળ રહેવું એમાં મજા છે, આગળ રહીએ તો પછડાટ પડે. પાછળ રહેવાની વાત સ્વામીશ્રીના જીવનમાં અગ્રસ્થાને હતી.